શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 31. શ્રી ગંગાજીની ઉત્પત્તિ, કિમ પુરુષ વગેરે ખંડોની વિશેષતા તથા ભારતવર્ષના વિભાગ, નદી, પર્વત અને જનપદોનું વર્ણન. માર્કંડેય કહે છે, દ્વિજશ્રેષ્ઠ વિશ્વયોની ભગવાન નારાયણનો જે ધ્રુવાધાર, એટલે કે એને જ શિશુમાર ચક્ર પણ કહે છે. નારાયણનો જે વિશ્વયોની ભગવાન નારાયણનો જે ધ્રુવાધાર નામનો ચરણ છે, તેમાંથી ત્રિપદગામીની ભગવતી ગંગાનો પ્રાદુર્ભાવ થયો. ત્યાંથી તે સુધીના ઉત્પત્તિ સ્થાન અને જળના આધારભૂત ચંદ્રમંડળમાં પ્રવિષ્ટ થયા અને સૂર્યના કિરણોના સંપર્કથી અત્યંત પવિત્ર થઈને મેરુ પર્વતના શિખર પર ઉતર્યા. ત્યાં તેમની ચાર ધારાઓ થઈ ગઈ. મેરુના શિખરો અને તટોની નીચે તરફ પ્રવાહિત ગંગાનું જળ ચારે બાજુ વિખરાઈ ગયું અને આધાર ન હોવાને કારણે નીચે પડવા લાગ્યું. આ પ્રમાણે તે જળ મંદર વગેરે ચારે પર્વત ઉપર બરાબર વહેંચાઈ ગયું. પોતાના વેગથી મોટા મોટા પર્વતોને વિદીર્ણ કરતી રહીને ગંગાની જે ધારા પૂર્વ દિશા તરફ ગઈ તે સીતા નામે વિખ્યાત થઈ. સીતા ચૈત્રરથ નામના વનને સિંચીને વરુણોદ સરોવરમાં ગઈ અને ત્યાંથી સીતાંત પર્વત તથા અન્ય પહાડો પર થઈને પૃથ્વી પર પહોંચી. ત્યાંથી ભદ્રાશ્વ વર્ષમાં થઈને સમુદ્રમાં મળી ગઈ. એ જ પ્રમાણે મેરુના દક્ષિણે ગંધમાદન પર્વત પર જે ગંગાની બીજી ધારા પડી તે અલકનંદા નામે વિખ્યાત થઈ. અલકનંદા મેરુની ઘાટીઓ પર આવેલા નંદનવનમાં જે દેવતાઓને આનંદ આપનારું છે, થઈને બહુ વેગથી જઈને માનસરોવર પહોંચી તે સરોવરને પોતાના જળથી પરિપૂર્ણ કરીને ગંગા શૈલરાજના રમણીય શિખર પર આવ્યા. ત્યાંથી ક્રમશઃ દક્ષિણમાં સ્થિત સમસ્ત પર્વતોને પોતાના જળથી જળમગ્ન કરતા મહાગીરી હિમવાન પર જઈ પહોંચ્યા. ત્યાં ભગવાન શંકર ગંગાજીને પોતાના શીશ પર ધારણ કરી લીધા અને પછી છોડ્યા નહીં ત્યારે રાજા ભગીરથે આવીને ઉપવાસ અને સ્તુતિ દ્વારા ભગવાન શિવની આરાધના કરી તેનાથી પ્રસન્ન થઈને મહાદેવજીએ ગંગાજીને છોડી દીધા. પછી તેઓ સાત ધારાઓમાં વિભક્ત થઈને દક્ષિણ સમુદ્રમાં જઈને મળી ગયા. તેમની ત્રણ ધારાઓ તો પૂર્વ દિશાઓ તરફ ગઈ, એક ધારા ભગીરથની પાછળ પાછળ દક્ષિણ દિશા તરફ વહેવા લાગી. મેરુગીરીના પશ્ચિમમાં જે વિપુલ નામનો પર્વત છે તેના પર પડેલી મહાનદી ગંગાની ધારા સ્વરક્ષુ નામે વિખ્યાત થઈ. ત્યાંથી વેરાજ પર્વત પર થઈને સ્વરક્ષુ સીતોદ સરોવરમાં મળી ગઈ અને તેને જળમગ્ન કરીને ત્રિશિખ પર્વત પર પહોંચી ગઈ. પછી ત્યાંથી અન્ય પર્વતોના શિખર પર થઈને કેતુમાલ વર્ષમાં પહોંચીને ખારા પાણીના સમુદ્રમાં મળી ગઈ. મેરુના ઉત્તરીય પાદ સુપાર્શ્વ પર્વત પર પડેલી ગંગાની ધારા સોમાના નામે વિખ્યાત થઈ અને સાવિત્ર વનને પવિત્ર કરીને મહાભદ્ર સરોવરમાં પહોંચી. ત્યાંથી શંખકુટ પર્વત પર જઈને ક્રમશઃ વૃષભ વગેરે પર્વતમાળાઓને પાર કરી ઉત્તર કુરુ નામના ખંડમાં વહેવા લાગી અને અંતે મહાસાગરમાં જઈને મળી ગઈ. દ્વિજશ્રેષ્ઠ, આ પ્રમાણે મેં તમને ગંગાજીની ઉત્પત્તિનો અહેવાલ કહી સંભળાવ્યો, સાથે સાથે જંબુદ્વીપનો પડાવ અને તેના ખંડોના વિભાગ પણ બતાવી દીધા. કિમ પુરુષ વગેરે સમસ્ત વર્ષોમાં પ્રજા બહુ જ સુખપૂર્વક રહે છે, તેને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી, તેમનામાં કોઈ નાનું મોટું કે ઊંચ નીચ હોતું નથી. જંબુદ્વીપના 90 વર્ષોમાં 7-7 કુલ પર્વત છે અને દરેક વર્ષમાં પર્વતોમાંથી નીકળેલી અનેકાનેક નદીઓ છે. વિપ્રવર, કિમ પુરુષ વગેરે જે 8 વર્ષ છે ત્યાં પૃથ્વીમાંથી જ પ્રચુર જળ નીકળે છે, પરંતુ ભારત વર્ષમાં વરસાદના જળથી વિશેષ કાર્ય ચાલે છે. ઉક્ત 8 ખંડોમાં વ્રાક્ષી, સ્વાભાવિકી, દેશ્યા, તોયોથા, માનસી તથા કર્મજા સિદ્ધિઓ મનુષ્યને પ્રાપ્ત થાય છે. કામના પૂર્ણ કરનારા કલ્પવૃક્ષોથી આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેને વ્રાક્ષી સિદ્ધિ કહે છે, વાર્ક્ષી સિદ્ધિ કહે છે. સ્વભાવથી જ પ્રાપ્ત થનારી સિદ્ધિ સ્વાભાવિક કહેવાય છે. દેશથી અથવા સ્થાન વિશેષથી જે કાર્ય સિદ્ધિ થાય છે તેનું નામ દેશ્યા છે. જળની સૂક્ષ્મતાથી થનારી સિદ્ધિ તોયોત્થા કહેવાય છે. ધ્યાનથી જ પ્રાપ્ત થનારી સિદ્ધિને માનસી કહે છે તથા ઉપાસના વગેરે કર્મથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે કર્મજા કહેવાય છે. કિમ પુરુષ વગેરે વર્ષોમાં યુગની વ્યવસ્થા અને આદિ વ્યાધિ નથી, ત્યાં પાપ પુણ્યનું અનુષ્ઠાન પણ જોવામાં આવતું નથી. કૃષ્ણકીએ પૂછ્યું, ભગવાન આપે જંબુદ્વીપનું વર્ણન કર્યું, પરંતુ મહાભાગ હમણાં જ આપે જે કહ્યું કે ભારત વર્ષને છોડીને ક્યાંય કરેલા કર્મ પુણ્ય પાપ ઉત્પન્ન કરતા નથી, માત્ર ભારત વર્ષથી જ મોક્ષ તથા સ્વર્ગ અંતરિક્ષ અને પાતાળ વગેરે લોકોની પ્રાપ્તિ થઈ શકે છે. મનુષ્યને માટે અન્ય કોઈ ભૂમિ પર કર્મનું વિધાન નથી, માત્ર આ ભારત જ કર્મભૂમિ છે. તેથી ભારત વર્ષનું વૃત્તાંત વિસ્તારથી કહો, જેટલા તેના ભેદ હોય, જેવી આ દેશની સ્થિતિ હોય અને જે જે અહીં પર્વત હોય તે બધાનું વિસ્તારથી વર્ણન કરો. માર્કંડેયજી કહે છે, બ્રહ્મન સાંભળો, ભારત વર્ષના 9 વિભાગ છે, તે બધાની વચ્ચે સમુદ્રનું અંતર છે. તેથી એક વિભાગના મનુષ્યનું બીજા વિભાગમાં જવું અસંભવ છે. ઉક્ત 9 વિભાગના નામ આ પ્રમાણે છે: ઇન્દ્રદ્વીપ, કશેરુમાન, તામ્રવર્ણ, ગભસ્થિમાન, માગદ્વીપ, સૌમ્યદ્વીપ, ગાંધર્વદ્વીપ, વારણદ્વીપ અને 9મું આ ભારતવર્ષ. ભારત પણ સમુદ્રથી ઘેરાયેલો છે. આ ઉત્તરથી દક્ષિણ તરફ 1000 યોજન વિસ્તારનો છે. તેની પૂર્વમાં કિરાત અને પશ્ચિમમાં યવન રહે છે. વચ્ચે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનો નિવાસ છે. બ્રાહ્મણ વગેરે વર્ણોના લોકો અહીં યજ્ઞ, શસ્ત્ર ગ્રહણ અને વ્યવસાય વગેરે કર્મથી પોતાને પવિત્ર કરે છે તથા તેનાથી તેમનો જીવન નિર્વાહ પણ થાય છે. એટલું જ નહીં, એ જ કર્મોથી એ સ્વર્ગ, મોક્ષ અને પુણ્ય પ્રાપ્ત કરે છે તથા યથાર્થ રીતે ન કરવાથી એમને પાપ ભોગવવું પડે છે. મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વૃક્ષ, વિંધ્ય અને પારિયાત્રા 7 અહીંના કુલ પર્વત છે. તેમની નજીક બીજા પણ હજારો પર્વત છે. એ બધા અત્યંત વિસ્તૃત, ઊંચા તથા રમણીય છે. એમના શિખર પણ ઘણા છે. એના ઉપરાંત કોલાહલ, વેભ્રાજ, મંદર, દંદુરાચલ, વાતસ્વન, વૈદ્યુત, મેનાક, સ્વરસ, તુંગપ્રસ્થ, નાગગીરી, રોચક, પાંડુરાચલ, પુષ્પગીરી, દુર્જયંત, રૈવત, અર્બુદ, વૃષ્ટમુખ, ગોમંત, કુટશેલ, કુતસ્મર, શ્રીપર્વત અને ચકોર વગેરે સેંકડો પર્વત બીજા છે, જેમની નજીકમાં મલેચ્છ અને આર્ય જનપદ વિભાગપૂર્વક સ્થિત છે. તેઓ જે નદીઓનું જળ પીએ છે તેમના નામ સાંભળો: ગંગા, સરસ્વતી, સિંધુ, ચંદ્રભાગા, ચિનાબ, સરસ્વતી કહેતા ચિનાબ નદી, યમુના, ચંદ્રભાગા કહેતા ચિનાબ, યમુના, સત્રદુ એટલે કે સતલજ, વિતસ્તા એટલે કે ઝેલમ, ઈરાવતી એટલે રાવી, કુહુ, ગોમતી, ધૂતપાપ, બાહુદા, દૃષદવતી, વિપાશા એટલે વ્યાસ, દેવિકા, રંક્ષુ, નિશ્વિરા, ગંડકી, કૌશિકી એટલે કોશી. આ બધી નદીઓ હિમાલયની તળેટીથી નીકળે છે. વેદ સ્મૃતિ, વેદવતી, ઋતગ્નિ, સિંધુ, વેણા, સાનંદના, સદાનીરા, મહી, પારા, ચરમણવતી, નુપી, વિદિશા, વેત્રવતી એટલે કે બેતવા, શિપ્રા તથા અવંતી, આ નદીઓનું ઉદ્ગમ સ્થાન પારિયાત્ર પર્વત છે. મહાનદ, સોણ એટલે સોન, નર્મદા, સુરથા, અદ્રિજા, મંદાકિની, દર્શાણા, ચિત્રકૂટા, ચિત્રોત્પલા, તમસા, કરમોદા, પિશાચિકા, પિપ્પલ શ્રોણી, વિપાશા, વંજુલા, સુમેરુજા, સુક્તિમતી, સકુલી, ત્રિદિવાક્રમુ અને વેગવાહિની. આ નદીઓ સ્કંદ પર્વતની શાખાઓમાંથી નીકળે છે. શિપ્રા, પયોષણી, નિર્વંધ્યા, તાપી, નિષધાવતી, વૈન્યા, વૈતરણી, સિનિવાલી, કુમદવતી, કરતોયા, મહાગોરી દુર્ગા તથા અંતઃશિવા, આ પુણ્ય સલીલા કલ્યાણમય નદીઓ વિંધ્યાચલની ઘાટીઓમાંથી નીકળે છે. ગોદાવરી, ભીમરથી, કૃષ્ણાવેણી, તુંગભદ્રા, સુપ્રયોગા, બાહિયા તથા કાવેરિયા શ્રેષ્ઠ સહ્ય પર્વતની શાખાઓથી પ્રગટ થઈ છે. કૃતમાલા, તામ્રપણી, પુષ્પજા અને ઉત્પલાવતી આ મલયાચલથી નીકળી છે. આમનું જળ બહુ શીતળ હોય છે. પિતૃસોમાં ઋષિકુલ્યા, ઇક્ષુકા, ત્રિદિવા, લાંગુલિની અને વંશકરા આ મહેન્દ્ર પર્વતથી નીકળી હોવાનું માનવામાં આવે છે. ઋષિકુલ્યા કુમારી મંદગા મંદવાહિની કુશા અને પલાસીની આમનો ઉદગમ શુક્તિમાન પર્વતથી થયો છે. આ બધી નદીઓ પવિત્ર છે. બધી ગંગા અને સરસ્વતી સમાન છે તથા બધી સાક્ષાત અથવા પરંપરાથી સમુદ્રને મળેલી છે. આ બધી જગતને માટે માતા સ્વરૂપ છે. આ બધી પાપહારિણી માનવામાં આવી છે. દ્વિજશ્રેષ્ઠ, આમના સિવાય બીજી હજારો નાની નદીઓ છે, જેમાંથી કેટલીક તો માત્ર વર્ષાકાળમાં જ વહે છે અને કેટલીક સદા વહ્યા કરે છે. મત્સ્ય, અશ્વકૂટ, કુલ્ય, કુંતલ, કાશી, કૌશલ, અર્બુદ, અર્કલિંગ, મલક અને વૃક આ મધ્ય દેશના જનપદ કહેવામાં આવે છે. સહ્ય પર્વતથી ઉત્તરાનો ભૂભાગ જ્યાં ગોદાવરી નદી વહે છે સૌથી મનોરમ પ્રદેશ છે. ત્યાં મહાત્મા ભાર્ગવનું મનોહર નગર ગોવર્ધન છે. ત્યાં અનેક જનપદ દેશ છે જેમના નામ આ પ્રમાણે છે. બાહલિક એટલે બલખ, વાટધાન, આભીર, કાલતોયક, અપરાંત, શુદ્ર, પહલવ, ચર્મખંડિક, ગાંધાર, યવન, સિંધુ, સિંધ, સોવીર, મદ્ર, સતદ્રુજ, કલિંગ, પારદ, હારભૂષિક, માઠર, બહુભદ્ર, કૈકેય અને દસમાલિક આ ક્ષત્રિયોના ઉપવેશ છે તથા અહીં વૈશ્ય અને શુદ્ર પણ રહે છે. કામ્બોજ અને ખંભાત, દરદ, બર્બર, હર્ષવર્ધન, ચીન, તુષાર, બહુલ, બાહ્યતોદર, આત્રી, ભરદ્વાજ, પુષ્કલ, કશેરુક, લંપાક, શુલ્કાર, ચુલિક, જાગુડ, ઔષધ અને અનિભદ્ર આ બધી કિરાતોની જાતિઓ છે. તામસ, હંસમાર્ગ, માર્ગ, કાશ્મીર, ગણરાષ્ટ્ર, સુલિક, કુહક, ઉર્ણા તથા દારવ આ બધા દેશ ઉત્તરમાં સ્થિત છે. હવે પૂર્વના દેશોનું વર્ણન સાંભળો. અબ્રારક, અબ્રારક, મુદગરખ, અંતરગીરી, બહિર્ગીરી, પ્લવંગ, રંગેય, માલદ, મલવર્તિક, બ્રહ્મોત્તર, પ્રવિજય, ભાર્ગવ, જ્ઞેય, મલ્લખ, પ્રાગ જ્યોતિષ, મદ્ર, વિદેહ એટલે કે મિથિલા, તામ્રલિપ્તક, મલ્લ, મગધ અને ગોમંત આ પૂર્વ દિશાના જનપદ દેશ છે. હવે દક્ષિણ દિશાના જનપદ બતાવવામાં આવે છે. પાંડ્ય, કેરલ, ચોલ, કુંત્ય, ગોલાંગુલ, શૈલુષ, મુષિક, કુસુમ, વનવાસક, મહારાષ્ટ્ર, મહિષિક, કલિંગ, આભીર, વૈશિક્ય, આટવ્ય, સબર, પુલિંદ, વિંધ્યમાલય, વૈદર્ભ, દંડક, પૌરિક, મૌલિક, અસ્મક, ભોગવર્ધન, નૈશિક, કુંતલ, આંધ્ર, ઉદ્ભિદ, વનદારક આ બધા દક્ષિણ પ્રદેશના જનપદ છે. હવે અપરાંત દેશોનું વર્ણન સાંભળો. સુપાર્ક, સુપારક, કાલિબલ, દુર્ગ, અનિકટ, પુલિંદ, સુમિન, રૂપપ, સ્વાપદ, કુરુમિન, કઠાક્ષર, કારસમર, લોહજંગ, વાજે, રાજભદ્રક, નાસિક્યાય, નર્મદાના ઉત્તરના દેશ ભીરુકચ્છ, માહે, સારસ્વત, કાશ્મીર, સુરાષ્ટ્ર, અવંતી અને અર્બુદ આ અપરાંત પ્રદેશ છે. હવે વિંધ્ય નિવાસીઓના દેશ બતાવવામાં આવે છે. સરજ, કરુષ, કેરલ, ઉત્કલ, ઉત્તમર્ણ, દસાર્ણ, ભોજ્ય, કિસ્કિંધક, તોસલ, કોસલ, ત્રેપુર, વૈદિશ, તુંબુર, તુંબુલ, તુંબુર અને તુંબુલ, પટુ, નૈષદ, અન્નજ, તૃષ્ટિકાર, વિરહોત્ર અને અવંતી આ બધા જનપદ વિંધ્યાચલની ઘાટીઓમાં વસેલા છે. હવે પર્વતીય દેશોનું વર્ણન કરવામાં આવે છે. નિહાર, હંસમાર્ગ, કુરુ, ગુગર્ણ, ખસ, કુંત, પ્રાવરણ, ઉર્ણ, દારવ, કૃતક, ત્રિગર્ત, માલવ, કિરાત અને તામસ આ બધા પર્વતોના આશ્રયમાં વસેલા છે. આટલા દેશોથી પરિપૂર્ણ ભારત વર્ષ છે. એમાં ચારે દિશાઓના દેશો સ્થિત છે. એમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી આ ચારે યુગોની વ્યવસ્થા છે. ભારત વર્ષના દક્ષિણ, પશ્ચિમ તથા પૂર્વમાં મહાસાગર છે અને ઉત્તર તરફ ધનુષ્યની પ્રત્યંચાની જેમ હિમાલય પર્વત સ્થિત છે. આ ભારત વર્ષ સર્વ પ્રકારની ઉન્નતિનું બીજ છે. અહીં શુભ કર્મ કરવાથી ઇન્દ્રપદ, બ્રહ્મપદ, દેવલોક અને મરુદગણોનું સ્થાન પણ મળે છે. એ જ પ્રમાણે અહીં નિંદિત કર્મ કરવાથી મનુષ્યને મૃગ, પશુ, સર્પ તથા સ્થાવરોની યોનિ પણ મળી શકે છે. બ્રહ્મન, આ જગતમાં ભારત વર્ષ સિવાય બીજો કોઈ દેશ કર્મભૂમિ નથી. બ્રહ્મર્ષિ, દેવતાઓના મનમાં પણ સદા એવી અભિલાષા રહે છે કે અમે દેવ યોનિથી ભ્રષ્ટ થયા પછી ભારતમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈએ. તેમનું કહેવું છે કે ભારત વર્ષના મનુષ્ય એ કાર્ય કરી શકે છે જે દેવતા અને અસુરોને માટે પણ અસંભવ છે. પરંતુ ખેદની વાત છે કે આ મનુષ્ય કર્મબંધનમાં બંધાઈને પોતાના કર્મોની ખ્યાતિ, પોતાની કીર્તિ માટે ઉત્સુક રહે છે અને લેશ માત્ર સાંસારિક સુખના પ્રલોભનમાં પડીને નિત્ય અક્ષય સુખની પ્રાપ્તિને માટે કોઈ કર્મ કરતા નથી. અધ્યાય 31 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.